અધૂરા કામથી એફિશિયન્સી ઘટે છે. અધૂરું કામ માત્ર પેન્ડિંગ નથી હોતું, એ આપણું ધ્યાન, આપણી શક્તિ અને મનની શાંતિને પણ અટકાવી દે છે. જ્યારે આપણે કોઈ કામ શરૂ કરીએ અને એને પૂરું કર્યા વગર છોડી દઈએ, ત્યારે આપણું મગજ સતત આપણને યાદ અપાવતું રહે છે, આ બાકી છે, આ પૂરું કરવું છે, આ બાકી છે, પૂરું કરવું છે. આને મેન્ટલ લોડ કહેવાય છે. એટલે દિવસભર બહુ જ વ્યસ્ત હોવા છતાં પણ સંતોષ નથી મળતો. અધૂરું કામ એટલે અધૂરું ધ્યાન, અધૂરું ધ્યાન એટલે ઓછી એફિશિયન્સી, ઓછી એફિશિયન્સી એટલે વધારે સ્ટ્રેસ. મિત્રો, સફળ લોકોની એક ખાસ ટેવ શું હોય છે કે તેઓ સ્ટાર્ટ લેસ ફિનિશ મોર, એટલે કે ઓછું શરૂ કરવું અને વધારે પૂરું કરવું, એના ઉપર ભાર આપે છે. આપણે પણ આજે નક્કી કરીએ, ઘણા કામ શરૂ કરવાને બદલે એક કામ પસંદ કરીએ, પણ એમાં 100% ધ્યાન આપી એને પૂરું કરીએ. પૂર્ણ થયેલું એક કામ આપણને જે આત્મવિશ્વાસ આપશે, એ 10 અધૂરા કામ કરતાં વધારે શક્તિશાળી છે. એટલે મિત્રો, યાદ રાખવા જેવું છે કે કમ્પ્લીશન ઇઝ ધ રિયલ પ્રોડક્ટિવિટી. ચાલો આજે આપણે પણ એક કામ પૂર્ણ કરીએ.